જ્ઞાન નો આપણું જ્ઞાન છે જરૂરિયાત નું જે જ્ઞાન આપણે જરૂરિયાત નથી એટલે આ કેમ થઈ ગયા થઈ જવું છે આ ઉત્પન્ન જ ના થયું છે તમે સમજાય સમજાય શું કરો આ જ્ઞાન ને તમે શું કરો વિકલ્પ કરે ને તો પછી આમાં જો આમ ફરતા પૂછે આમાં ફરતા પૂછે અને દાણા પૂછે જાય છે પેલું લઈ જાય તમે કેટલા પ્રશ્નો પૂછતા હતા બધો ઠરી ગયા હું કઉ છું હું એટલે સારું કઉ જોઈ લઉં તપાસ કરું વિકલ્પ કરે ને કરતા એટલે સારું કહું પૂછો પૂછો પણ ના પૂછે એટલે આપણે શું એકા વિકલ્પ ચડેલા નથી આ તો બુદ્ધિ વધારે બધી વગર પણ આપણે ઉપાધિ ના રહે અશાંતિ ના થતી હોય મોક્ષ માર કપાતો હોય આપણો ચાર વર્ષ પૂછો ગોચાળો લાગતો નથી જગતમાં સાથી અજ્ઞાન નથી પોતાનું ઉડી ગયું અને મટીરિયલ ઉડી ગયું મટીરિયલ પૂરું થાય નહીં બધા એ તો હું કહું છું ને લોકો કે અજ્ઞાન જાણો સંપૂર્ણ તો તમારે જ્ઞાન જાણવાની જરૂર નથી અજ્ઞાન સંપૂર્ણ જાણો તો બધી જ્ઞાન જાણવાની જરૂર નથી કારણ આમાં કિનારો છે આ તો અજ્ઞાની પૂછવાની નથી જેથી ભાઈ કહે છે મટીરિયલ જ્ઞાન નથી કારણ કે આ જ્ઞાન શું થાય એવું નથી એને પડવા જેવી નથી પોતે કોણ છે જાણવાની જરૂર છે શું છે તમે ખરેખર કોણ છો શીખેલા હોય ને તે આવતા બહુ પાછું છે તે પાછું એકડે એક બગડે બે લખવું પડે ગયા વખત શીખેલું આટલા વખત શીખેલું કેવા ગયું પોતે પણ જાણવાની જરૂર બીજું કશું જાણવાની જરૂર નથી હકીકતમાં નામ શું તમારું ડોક્ટર નેને ડોક્ટર દામોદર નેને દામોદર નેને નેને એટલે લખી આ જાણવાની જરૂર છે હું ખરેખર દામોદર છું કે શું છું શું તમારું નામ છે હું કોણ છું ચાલુ છે ને એ બધું આપડે રિયલાઈઝ કરવું જોઈએ કે ઘર હું આ છું આ તો માય રે દામોદર એવું બોલે છે ને માય ક્યાં આવી કોણ સચી રાણ જ્ઞાન માટે બધા ભગવાન ઉપર સફેદ ઉગડા પડ્યા છે હું કોણ છું એટલું જાણવા આ રોજ ભટક્ય છે જગત એ જો જાણી લીધું તો જંગલ માં જાય જરૂર થયું તમે કોઈ પ્રશ્ન ઉગતો નથી આવે ને એનું નામ જ જ્ઞાન જ્ઞાન છે નામ કે પ્રશ્ન ઉગે નહી જ્ઞાન તેનું નામ જ્ઞાન પછી કોણ નામ કહેવાય પ્રશ્ન ઉગે નહી આ પ્રશ્ન બધાનું જ્ઞાન છે જયારે સંપૂર્ણ બદલપાલ થઈ ગયું છે પછી એને રહ્યું જ નથી ગજબર પુસ્તક વાંચે નહીં ખબર પડે કેટલું બદલપાલ થઈ ગયું એટલે મને બંધારે કહેતા ને આખી રાત હું નાખ્યું ભ્રમ કરી નાખ્યું એટલે પૂરવાયથી ભ્રમ કરીને એ વિશેષ ફીટ થાય છે ફીટ તો તમે વ્યવસ્થિત કાંઈ વાર ફીટ નથી થતું તો મારે વ્યવસ્થિત નતું દુકાન સાહેબ ફીટ થઈ જાય એમ નતું થતું ફીટ ફીટ થાય છે ફીટ થવું એટલે કે હેરી વાત છે અને ક્લિયર મારે શું મારે ફીટ વાળી વાત એક એક શબ્દ ફીટ જ હોય એટલે પૂછવાનું બંધ કરીને પાછું જુઓ શું જ્ઞાન છે શું નહીં તો જ્ઞાન ની બહાર નીકળી જશે મારે અને વાર નહીં લાગે અમે તે જાણીએ એમ છતાં આખી હાથ મારું એમાં રહ્યું કે એટલે કોઈ મુદ્દાની વસ્તુ નહીં એક ફરિયા પાંચ હરવાથી વાયુ થઈ ગઈ કોણ તૂટી ગયો તેની નીકળ પડે છે બુદ્ધિ રહ્યું કામ કરું ફરજ થઈ ગયા પ્રશ્ન ઉભો ના જોઈએ ઉભે છે તે છે તમે બે ત્રણ ચાર પ્રશ્ન પૂછ્યા નથી તમે ક્યારે મારે ઉભો જોયા જ્યાં વસ્તુ 100% આપવામાં આવે પછી પ્રશ્ન ક્યાં સુધી બુદ્ધિ ઉત્પન્ન થયા કે છોકરા વખતે તો મને આમ થતું હિમાલય માં જવું પણ આ વખતે તો મનમાં શું નું શું ઈચ્છા કરતા આ બધું ઘરેલું કોઈને આગળ આવ્યું એ છોકરો જો ગયો તો ગાળો થઈ જતો હજુ તો એમ થાય છે જ્ઞાન દર્શન યુક્ત એવો આત્મા તે છે ને એમાં હું એકલો છું ભાઈ સાચો અપ્પા ખરાતર આત્મા છું સાચો આત્મા જ્ઞાન દર્શન સજુઓ મારા સહયોગો બતાડ્યા સ્વસહયોગો જ્ઞાન દર્શન સારી સત્તી સહયોગ કરો છો સહયોગ નામ નહી સંયોગો થી દુઃખ છે. આત્મા માં સંયોગ છે નહી, પોતા આટલા સંયોગ થી યોગ નથી. સંયોગ કેવા નથી, જે યોગ થાય એને સંયોગ કહેવાય છે. આ તો ઓળખાવા માટે કહેલું કે પોતાના સંયોગો ત્યાં સંયોગ તો બહાર ની વસ્તુ ઉપર યોગ થાય. અરે તે યોગી થઈ શકે, જ્ઞાન થઈ શકે કોઈ કાળે. આપડે પૈસા કોઈ ખાલી ના મળ્યો તો આપડે ના સમજી કયો ભાવ ભાવ કર્યા. ના, કોઈને દબાવવાનો વિચાર કર્યો તે જ આપડે કરી જાય. આપડા એ વિચાર નું પરિણામ છે. સમજે છે, ક્રિયા નું પરિણામ નથી, વિચાર નું પરિણામ. શું હશે, મેં ગાલ્યા છે તો એ ગાળો જાય. ના, એવું નથી. મેં ગાલવાનો વિચાર કર્યા તે જ તારો ગાલ્યા. માટે વિચાર ને ગાળે છે. આ બધું ભયંકર જોખમ છે. વિચાર થતો ભયંકર જોખમ છે. વિચાર થતો ક્યાં સુધી જોખમ છે કે જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી. જ્ઞાન મળ્યા પછી વિચાર આવે જ ને. વિચરે તો વિચાર મન ના પરમાણુ જે ફૂટે છે તે વાંચી શકાય એવા હોય છે. બુદ્ધિ વાંચી શકે છે કે આ હારું આ ખોટું એવું સમજાય ને. વાંચી શકાય બધા છે. આપડે કઈ શું લખેલું છે એવું બોલે. અરે એટલે પોતાનું જે સારું લાગે ને તો ત્યાંથી પોતે વિતરી અને સહયોગ થાય. વિતરી ને સહયોગ થાય તાર વિચાર કહેવાય. ત્યાંથી વિચાર નહીં તો વિચાર જ નહીં. આપડે ત્યાં મન એડજસ્ટ થયા કરે તૈયાર કરવાનું છે. એડજસ્ટ થયા કરે નિરંતર બોલે મન એડજસ્ટ થયા કરે નહીં જાગ્રત કામ. સંજોગ ખાલી કાઢો ચા ઉપર થી રકમ મન એ તારે એ તારે મનમાં રાખી દો. આખરી પછી શું હતો છે એ કરતા બોલ્યા ભાઈ. રોજ મનમાં ભાવ હોય ક્યારે અથડી નથી આખરી નથી વિચારી ના આવે છે કે ના એવું નહીં અથડાય નહીં. પણ એક જ તરવા આવો વિચાર આવે નહીં તે ઉતારે ગયા નહીં. શું અવિરોધ અપાશે ને. કોઈક માણસ એકદમ આવી ગયો અને એ માણસ ગુનેગાર કરો પણ તમારે એમને કેવું કે અમારે વિચારી લઈ જઈએ જે થવાનું. એવું ના, એ ગુનો ગુનેગાર તો હોય. આપણે ગુનો કરવાની જરૂર નથી. આપણે ગુનેગાર આપણને આપણી પાસે ગુનો કરાય એવું ના હોવું જોઈએ. શું કહ્યું ગુનેગાર આપણી નથી ગુનાવે ત્યારે ગુનેગાર પેલો ગુનેગાર બનાવે. શું થાય બરાબર આપણને એમ સમજીને ચાલવા જેવું છે. જોખમ વાળું જોખમ જ કરેલું. જ્યાં હજી પૂર્ણ હોય ને ત્યાં હજી એ જોખમ ને ના પ્રગટ થવા દે. પૂર્ણ ઘટ્યું બધા પ્રગટ થવા દે. પૂર્ણ રૂપી મિત્ર છે જ્યાં સુધી ધારેલું ફળ આપે. હવે ધારેલું નહી વગર પંડે ગાયું તારે. અરે ચોરસ પંડે થી ગાયું તારી તો પંડ્યા ચોરસ હોય તે તારી પુણ્ય ચાલે. અમે ત્યાં પદ ઉપર બેઠા છે એ પુણ્ય, એ ખરા થાય એ પુણ્ય નથી, આ વધે પુણ્ય છે. આ શું છે? ભૌતિક છે તે ખરાબ થયા કરે, ભૌતિક ખરાબ છે અને આધ્યાત્મિક વધ્યા કરે. આ જ્ઞાન અમે આપીએ તો અમારું વધીને, અમારું વધે ને એમનું વધે, બંને વધે. અને ભૌતિક બાબતમાં તો બધું ખૂટે, ભૌતિક બાબતો જે જે આપો એ વસ્તુ ખૂટે. આપતા પણ ઓછી થાય પેલા પણ વધે. ચાલ બેસા વધારે આ થાવ એને તો કશું ના પહોંચ. જેને કા માટે જે સ્વાદ ની જરૂર હતી તે સ્વાદ ના હોય તે ન થાય, એટલે એનું લાઇકિંગ ના રહે તમે. હા, જે સ્વાદ જોઈએ એ સ્વાદ ન હોય એટલે એ તરફ એટલે લાઇકિંગ ના રહે. સત્તમી તારીખે મુહૂર્ત રાખી, સત્તમી મકાન કરવા લે ગયા ઈંગ નો બાર કુમારી બોલે અહંકાર, અહંકારી ને શબ્દ કુમારી બોલે તો અહંકાર લાગે, અરે અહી કુમારી બોલે તો અહંકાર ના લાગે. કુમારી નામ કાઢવું છે એટલે કોઈ આપે છોકરા છે વ્યવહારૂપતા કોક ને જોડે એક્સપ્લેન કરવાનું અને એક્સપ્લેનેશન લેવાનું બંને આવડે. શું કહ્યું? ડખો થઈ ગયો એટીએમ કહે છે, ડખો ના કરી દખલ થઈ ગઈ, ડખો કઈ નઈ દખલ થઈ ગઈ. પેર ઓછો થાય તકો કોક પેરો થાય નઈ એવું જોયું છું એને ગોડો વાગે તો મન ના બગાડે એમ આમ પરમ વિનય કે આ મન બગડેલો હોય હા પેલા કે આમ કરો એટલે પેલા મન બગડે નલાયક લોકો આ મન માં બગડે પણ આમ કરે ભગવાન હું કે તું હાથ ચલતો હોઉં અને આ પ્યારે ગીર છે બધા ખસેડે પ્યારે ગીર દાદા ના હા દિલીપ છૂટા ગયો તો કઈ ફટ પડે શું ડાપ ના થયો જરૂર કુટુંબ છે તો નહી રસ્તો સારો હોય બાર બલ્લો હોય તો એને નથી ચોટી પડવાનું જોવા જવાનું એને ચોટી પડવું હા તો ચોટી પડે ને એનું આખા હાથું નથી રસ્તો સારો હોય ને તો રસ્તા ને જ ચોટી પડે એમાં જો જવાનું તો ચોટી પડે હું એને શું કરે હા તો છોડી દેવાનું નિકાલી બાબત નિકાલી કઈ બાબત નિકાલી બાબત હોય રસ્તો તો ગમે હોનારો હોનારો હોય તો શું કરવાનું જોઈ લેવાનું ત્યારે જવા જવાનું તેની વાત કરે આ રસ્તા ને છોડે રસ્તો એટલે વ્યવહાર વ્યવહાર માં ચોટી રહ્યો છે આ સારું તેમ એના કરતા બહુ લાવતો સારું બહુ શીખવાડે તો ખરી વ્યવહાર અને બહુ ના લાવી હોય તો આ વ્યવહાર ને બધું થોડી બાજુએ મૂકી દે બાજુએ મૂકી દે હા બાજુએ મૂકી દે હા ક્યારે ખબર તો ગમે તું હોય આવો સર રસ્તો ભૂલી જવા જેવો રસ્તો ધમધુકાર ચલાય બરોબર આટલો શબ્દ યાદ રહેશે કે પદ ભૂલી જઈ રહેશે બધું ચોખ્ખું દેખાય એટલે આપણને અનુભવ થાય નઈ ખબર પડે કે આવું થશે આ લોકો કેવી રીતે હાથું મારી બેઠા છે લોકો એમને બીજું જ્ઞાન બેસી ગયું દાદા ના ભાઈ એ સાચું નથી થતા સાચું છે મારી બેઠા છે પહેલેથી જેવું જોતા આવેલા એ પ્રમાણે કે આ સાચું છે સાચું મળ્યું નથી સાચું મળ્યું જે મળ્યું એને સાચું કેવું પણ ચૂક્યો છે મળ્યું ના હોય તો રોટલા કે ગયું પણ જોયે તે ભાઈ ને કહ્યું તો ભાઈ ને સાચું મળ્યું નથી સાચું મળ્યું નથી કોઈ ડાયો કોઈ ક્યારે સાચું મળ્યું નથી અત્યારે સાચું મળ્યું છે ત્યારે સદુપયોગ કરી લો બગડી જશે ના સુધરી છે કાલે 72 વર્ષના જે હતા તેમને કહ્યું કે બીજું બધું ઠીક છે બહુ ચીજ આપી તમે પણ લોકોને જીવન સુધારી દેવો કે જીવન જીવવાનું શીખવાડી દીધું બધા બીજું તો તારે મોક્ષ ની વાત તો લોકો સ્વીકાર નહીં કરે પણ લોકો એટલું સ્વીકાર છે કે અમને જીવન જીવતા આવડે એટલું તું બોલી તમે સીધું છે શું બોલી રસ્તા માં ચોટી નથી પડવાનું આ રસ્તો સુંદર દેખાય છે પણ એ તો છોડવાનો છે છોડવાનો એને પહોંચવાનું તને એવું લાગે લોકો રસ્તામાં મજા કરે છે હું પોતે જ કરું છું ને. ના પણ અમદાવાદ ના બીજા લોકો કરતા છે ખરા, એટલે 10-15 કરતા છે. 100%, 100%. કેમ કેટી આવું હું મિલ બધા એપલ વાળા હું ચાર્ટર્ડ એકાઉન્ટ નહીં કરતા બધા જ. કેમ હું ક્યાં લઈ જવા લઈ જવા હું કઈ લઈ જવા એ તમારું માનવું ના મળે તમારું કામ આવે તમે મારી લેવું તમારે મારું સમસ્યા થયા છે સમજે છે આપડે શું કેવા માંગે મારી વાત પહોંચી છે ને 50% પહોંચી ગઈ છે એમને એમ લાગે છે કે ભાત રસ્તા વગેરે રહ્યા છે ને એમને ખબર નથી રસ્તામાં ગુફા ગુફા બધી જોવાની આવે એમ તેથી આપણે ત્યાં જવાનું છે તે જગ્યાએ તેનું જોઈએ કે આ જોઈએ ત્યાં જવાનું છે ત્યાં આપણે ગુફાઓ જોવા નથી આવ્યા રસ્તો જોવા નથી આવ્યા રસ્તો તો આવે પણ ન હોય તો મારું જરૂર પૂરતું હોય રહેવાનું પણ આગળ પ્રવાહી સાધન ને સાધ્ય માન્યું આખું જગત એમાં મસ્તી માં રહે છે કારણ મસ્તી છે ને જો અહંકાર થી હોય અહંકાર મન દે ભેગું થાય એ મસ્તી અહંકાર ને મન દે એકાકાર થાય એનો મસ્તી અને આનંદ છે ને આમ કે અહંકાર ને મન ના હોય તે આનંદ અહંકાર ને મન ના હોય ગયાત્રીમાં આપણને જે જ્ઞાન થયું તે ભાષામાં કેવી રીતે આવ્યું છે આપને જે જ્ઞાન થયું તે ભાષામાં કેવી રીતે આવ્યું હશે અને આ સત્ય છે કેવી રીતે ખબર પડી સત્ય હંમેશા સત્ય હાથમાં દળી રહે હંમેશા જે સંપૂર્ણ સત્ય છે ને તે દરેક અવતારમાં હાથમાં દળી રહે તિલક બધી નહીં તિલક જો જન્મે તો હાથમાં હોય એવું તો પૂછો સત્ય શ્રી ધવેરી એવું નહીં આ જ્ઞાન પ્રકાશ આપણે કહ્યું કે આત્મા એક પ્રકાશ છે જ્ઞાન પ્રકાશ છે આત્મા એક જ્ઞાન પ્રકાશ છે આપ કહ્યું કહો છો ને તો એ જ્ઞાન પ્રકાશ જે છે એ વ્યવહારમાં કે આ સત્ય આ ખોટું છે અને આ ખરું છે એ આ ભાષા કઈ રીતે આવ્યું આપણે જે જ્ઞાન થયું જે પ્રકાશ થયો તે આ શબ્દમાં કેવી રીતે આવ્યો આ શબ્દ ભાષામાં કેવી રીતે આવ્યો કે આ સત્ય છે કે આ સત્ય છે કે આ ખોટું છે આ સારું છે ને એવું છે ને કે સંપૂર્ણ સત્ય પરમાનંદમાં રાખે શું કહ્યું સંપૂર્ણ સત્ય જયારે કહેવામાં છે ને એ પરમાનંદ ને ટકાઉ હોય કેવું હોય પરમાનંદ ને ટકાઉ આપણે ખબર પડે ને શું સમજ્યા હા અનુભવે અને તે તો મને તે આવેલું ને એ તો આનંદ પાણી એ તો ગ્રંથી બંધ ના ભૂલાય નહીં કોઈ અવતાર માં ભૂલાય આ તમને જ્ઞાન આપું છું ને તે રાત ભૂલાય નહીં પછી જ્ઞાન આપું છું એ રાત ભૂલાય તમે યાદ છે બરોબર એ જ્ઞાન તેનું નામ છે સત અને આનંદ આ પૂજગલ હોય તો પૂજગલ દ્વારા બહાર આવે ને પણ એ આ પૂજગલ દ્વારા બહાર આવે ને પૂતગલ ને થયા નહીં પૂતગલ ખસી જાય તેનું આવે પૂતગલ જે વાવરણ હતું તે ખસી જાય તેનું કોથળું નીકળી જાય કોથળા ની બહાર નીકળતું આ સમજ ને એનું જે કોથળું છે પૂતગલ નું તે ખસી જાય સમજાયું ને હું તો એવું સમજો કે આ સત્ય કેવી રીતે એકદમ પ્રગટ થયું થોડે થોડે આવેલું છે એવું સમજો હું ના એવું નહીં એ થોડે થોડે દરેક અવતાર માં સત્ય પ્રાપ્ત કરતો કરતો અઘરો રહે છે હાથમાં તેથી મહત્વ હોય તો હાથ તો કોઈ નહીં તો દરોગા માર લઈને આવેલો તમે હવે ને હાથ એટલું સાધન છે જોવાનું જેમ તાવ જોવાનું સાધન હોય છે કે ભાઈ થર્મોમીટર હોય છે ને એવું આમાં હાર જોઈ લે ને ખબર પડે કે કેટલા અવતાર કર્યા છે કેટલા નહીં કર્યા ડેવલપ કેવું છે એનો હાર્ટ બહુ કુમળું હોય કુમળું હોય કુમળું હોય બઉ ના પણ મારું આઠ કુમળું હજુ કુમળું થાય સોચે પછી મારું આઠ કુમળું બઉ કુમળું એ વાણી છે તે હૃદયગમ કહેવાય કેવી હૃદયગમ હૃદય માંથી નીકળતી વાણી અમારે એડજસ્ટ થઈ જાય એટલે હાથ ની કિંમત આપડે તો ભેગા થયા તે હાથ વાળા ભેગા થયા અને બુદ્ધિએ રખાય મારાથી બુદ્ધિ તો મને હતી પણ માર ખવડાયો મને રખાઈ માર્યો નથી પણ માર બહુ ખવડાયો તો પણ આ હૃદય હૃદય જીવાયા દાદા એ આપે જે વાત કીધી બરાબર છે પણ આપને જે પ્રકાશ થયો એ ભાષામાં કેવી રીતે આવ્યો તો આ જે પ્રકાશ થયો જ્ઞાન પ્રકાશ થયો એ ભાષામાં કેવી રીતે આવ્યો પ્રકાશ થયો તે ભાષામાં શબ્દમાં શબ્દમાં હા એ તો ભાઈ આ પ્રકાશ થયો ને તે જ પરિણામ છે પરિણામ છે અને પેલો શબ્દમાં આવ્યું તે જ પરિણામ છે એટલે ક્વાઝિસ તો પહેલા થઈ ગયેલો ગયા વખતે ના ક્વાઝિસ એટલે આજ લાવવાનું ના હોય એમ ત્યાં પ્રકાર એમને વાગ્યા કરે શું થાય છે એમને વાગ્યા કરે એમને વાગ્યા કરે લાવવાની ના હોય એમને વાગ્યા કરે આ દેવ પરિણામ છે પરિણામ માં કશું કરવું પડે તમને કેમ લાગે પરિણામ માં કશું કરવું ના પડે સમજાય એવી વાત છે બરોબર સ્પષ્ટ ના થયું બહુ ઝીણી વાત છે એટલે આપણે જે સાયન્સ જોયું આપણે જે વિજ્ઞાન જોયું વિજ્ઞાન ભાષામાં કેવી રીતે આવ્યું કહેવા માંગે છે આપે જે વિજ્ઞાન જોયું કે આ પ્રમાણે આ થવાથી આવું થાય એ વિજ્ઞાન જે આપે જોયું એ કહે છે ભાષામાં કેવી રીતે આવ્યું એમ કેવા કેવી રીતે આવ્યું ભાષામાં કેવી રીતે આવ્યું ભાષા એ બધું એડજસ્ટેબલ હતું બધું આ પ્રગટ થાય કેવી રીતે પ્રગટ થાય તો ભાષા સુધાર સંબંધ લઈ ગઈ આ જ્ઞાન બધું તેની હાથ ભાષા બુદ્ધિમાં આ ખૂણેથી આવતું હતું એને આ ખૂણેથી આ બંધ થઈ ગયું વાણી બુદ્ધિના હિસાબે આવતી હતી ત્યાં હૃદય મગન થવા મળી એક એક શબ્દ હૃદયમાં ઉતરી ગયો એવું નીકળવા મળે એમ જયારે ગોઠવણી નહીં કરી ને ઘણા વર્ષ પછી થશે પણ આપડી તો અત્યારે આ છે એના ઉપરથી લોકો ખ્વારી કરશે ભેગું થાય તમારે તો સમાડવા હોય તો લખો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ સમજાય ફીટ લખી લેવું નથી બાળકો ને માટે છે વાસ્તવિક નથી એ વ્યૂ પોઈન્ટ છે વ્યૂ પોઈન્ટ ભગવાને દુનિયા બનાવી વાસ્તવિકતા નથી તમારે રિયાલિટી જાણવું છે ને કે વ્યૂ પોઈન્ટ જાણવું છે રિયાલિટી સાચું વાસ્તવિક તો હું અહીં વાસ્તવિક વાત કરીશું તમે જેમ છે તેમ જ એમાં ફેરફાર નહીં પછી કોઈ ચેકો ના મારી ભગવાને બનાવી એ બધી વાત બધી બાળકો માટે છે હા સમજુ લોકો માટે આપણે સમજ આવ્યું ને જેમ બાળક ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ એ સેલ્ફ ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ ભગવાન ક્યાં રહે છે ભગવાન છે જ નહીં તો પછી સવાલ જ નથી છે ભગવાન ભગવાન છે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ અ સેલ ઇઝ અ એવિડન્સ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિસ ખોટા વાત ને હાથી કહો બરોબર એક્ઝેક્ટ છે એકદમ શું વાત બરોબર ચાલ મેં કહ્યું ભર્યા ઓછું છે હાથ તારી વાત બરોબર ના હોય God is in every creature, whether visible or invisible. Not in the man-made creation. બાકી બરાબર છે સાચી વાત છે રામ શબ્દ સિંઘ એટલે તમારા નામ નહી નામ તો તમે કોણ એના અંદર જે વાસ કરે છે એની અંદર જે વાસ કરે છે તે એ તો ઓળખવાનું નામ છે વાસ કરનાર વાસ કરે છે જે રહે છે એ વાસ કરનારો છે ને એ તો બ્યુગલ વાત કરે બ્યુગલ વાસ વાસ રેટાણ વાસ નહીં રહે છે તે અંદર રહે છે તે એની અંદર રહે છે તે નિવાસ રહે છે તે આ રામ શબ્દ તો ઓળખવાનું નામ છે એમ કે આ તો ઓળખવા માટેનું નામ છે એમ કે છે કરેક્ટ ફિલિપ્સ મર્ફી ભૂસ આ બધા નામ હોય છે ને રેડિયા ના ફિલિપ્સ નો મર્ફી નો ભૂસ નો એમ છે એવું આ નામ છે બધા બરોબર છે અંદર રહે છે ત્યારે ઓળખો છો અત્યાર સુધી કોઈ પત્તો નથી ખાતો તમારે પત્તો ખાધો છે પત્તો ખાધો છે એમ હોય કે છે ઓ હિમાલય માં કોઈને પત્તો લાગ્યો નથી હિમાલય બધા ફરે છે ને પણ એ પત્તો લાગવા સારું ફળે છે પત્તો લાગે ને એટલે ઘેર આવતા રે બાર ભટકે નહી પત્તો લાગે છે ગુફાઓમાં આશ્રમમાં ભટકે નહીં માણસ પત્તો લાગે એટલે ઘેર આવતો રહે સિટીમાં આવતો રહે જંગલ ના હોય સાધનો હોય તો હોય જંગલ અને સાધ્ય પ્રાપ્ત થાય સિટીમાં આવે સમજાય તમને આ સાધનો માં જંગલ માં ક્યાં આવે ફરે છે સાધ્ય માટે આશ્રમોન બધે મેળવવા થાક લાગ્યો છે સ્વયં ઉતારવા સારું થાક લાગ્યો હોય તો સ્વયં ઉતારે નિરાતે હમ હમ કર્યા કરે હમ હમ હમ દેખાય છે બધા દેખ્યું તું હમ જોયેલું નથી Realize. એટલે આપણે શું કહેવા માંગે, રિયલાઇઝેશન ઇઝ ધી મુખ્ય પુરુષાર્થ. એટલે પુરુષાર્થ શું કહે છે ઇંગ્લિશમાં? પુરુષાર્થ લખ્યો ને એના બદલે મેઇન ગોલ લખો. ગોલ ગોલ એટલે એકાંતિક આપણું ના હોય તો અનેકાંત હોય, અનેકાંત હોય, અનેકાંત વ્યૂ પોઈન્ટ એ કરેક્ટ છે ને આ કરેક્ટ છે, પણ સીધી સત્ય What is the truth is bent? True basement. T-R-U-E, basement, B-A-S-E-M-E-N-T. Of evolution. What is the truth is bent? Of evolution. Evolution, E-V-O-L-U-T-I-O-N. Evolution, this whole process of... True basement of evolution is... ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ. ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ. મને ચક્ર બીકોઝ ઓફ યુ ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ. અનાવરણ વિધિ કરે છે. અનાવરણ ઇંગ્લિશ શું કે છે? ઇનોગ્રેશન. અનાવરણ વિધિ કરે ને, અનાવરણ કે અનવેલિંગ. અનવેલિંગ દાદા, અનવેલિંગ. Religious. But can be by religious prosperity. Prosperity. Prosperity. By religious prosperity. But can be. Can be unveiled by. cannot be unaware. Jnani Purushi. Jnani Purushi. Jnani Purushi. Self-realized person. Self-realized person. Self-realized. Self-realized.